શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા, સંતોની સભા હતી. સંતો સામે જોઈને કે ભાઈ આ બ્રહ્માનંદ સ્વામીનું ખાણ ગામ છે, ત્યાં કોઈ જશે? અજાણ્યો પ્રદેશ, હિંમતવાળા સાધુ. આત્માનંદ સ્વામી કે ગુરુ મહારાજ હું જાઉં. સારું સારું, લ્યો હારે કોઈ સંતો જશે. કુલ 6 સંતો આવી રીતે થયા તૈયાર, બીજા 5 અને સ્વામી 6. હા મહારાજ અમે જાય. મારે કે સારું લ્યો, કાગળમાં લખી દઉં ખાણ ગામ. આત્માનંદ સાહેબ કે ના મહારાજ, એ તો હાવ સીધું સાધું નામ છે ને, કોલસાની ખાણ, રૂપાની ખાણ, સોનાની ખાણ, પથરાની ખાણ, તાંબાની ખાણ, હીરાની ખાણ, એ ખાણ યાદ આવે? મારે કે સારું, પણ તમે કહેતા લખી ના મને, કોલસાની ખાણ, હીરાની ખાણ, ત્યાં તો રાજસ્થાનમાં પાછા આરત પાથરાની ખાણ, બેલાની ખાણ યાદ આવી જાય મારે તો. સારું વાંધો, સારું તમે જમી લ્યો, થોડો પ્રસાદ લઈ લો દરબારગઢમાં અને પછી નીકળો. ભલે સંતો ભાવતી જમ્યા, ફરી મહારાજને દંડવત કર્યા. મહારાજ બધા ભેટમાં બથમાં ગાલીને બેઠા. મહારાજ કે આત્માનંદ સ્વામી ખાણ ગામ જો. હા હા ગુરુ મહારાજ, એ પથરાની ખાણ, સોનાની ખાણ, હીરાની ખાણ, બેલાની ખાણ, રૂપાની ખાણ, ત્રાંબાની ખાણ, લોખંડની ખાણ, જુવાર દાટી હોય જાર ખાણ, એ જારની ખાણ આપણા દાદાના દરબારમાં છે જારની ખાણ. મહારાજ કે મને તમે કહેતા તો હું લખી દઉં કાગળમાં, લખી દઉં. ના ના ના ના, જુવારની ખાણ, પથરાની ખાણ યાદ જ છે. સારું રેજો ને સત્સંગ કરાવજો. ભલે મહારાજ બાથમાં ગાલીને ફરીને બેઠા. બધા સંતો માથે હાથ ફેર્યો, જાઓ. 6 સંતો નીકળ્યા. હવે એ વખતે તો ભાઈ કઈ આગળ આગળ શિરોપુરી તૈયાર તો રહેતા નહીં, ભિક્ષા મળે જ મળે, ના પણ મળે. સિદ્ધપુર સુધી ગયા તો પછી આત્માનંદ સ્વામી 4 સંતોને કે ભિક્ષાનું પૂરું થતું નથી, એટલે તમે 4 સંતો પાછા ફરી જાઓ. એટલે ગોવિંદાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી 2 જણા હાલતા હતા, 4 સંતો પાછા આવેલા જાય છે. ક્યાંય ભિક્ષા મળે ન મળે એમ કરતા કરતા બધા મહારાજનું સ્મરણ કરતા જાય છે. થોડા દિવસો પસાર થયા. એક દિવસે આમનું કઈ આવેલા જાય છે, ભિક્ષા મળી છે નહીં મળી હોય. આત્માનંદ સ્વામી હાલતા હાલતા કે ગોવિંદાનંદ, આપણે ક્યાં જઈએ છીએ? ગુરુ મહારાજ મને યાદ નથી હો, આપણે ક્યાં જવા નીકળ્યા છે. મારું હરું મને ભૂલાઈ ગયું. આત્માનંદ છે કે મને ભૂલાઈ ગયું છે. તે હવે કોકને પૂછવું શું, ગામ યાદ આવે તો પૂછાય ને કે આ ગામ ક્યાં આવ્યું. હેલા જાય એમ તો ક્યાંય ગામ દેખાય નહીં. એ વગડો, એ રાજસ્થાન થાકીને લોચ થઈ ગયા. સાંજ પડવાને થોડી વાર હશે તો એક ગામ દેખાણું હવે બોલી ઉતાવળ હાલીને એને તળાવની પાળે જઈને સામે નારાયણ એમ કહીને બેઠા તે જાડવા નીચે. ત્યાં થોડા વૈરાગી સાધુ બાવાનું ટોળું નીકળ્યું. એ કે મહાત્મા અહીંયા બેઠા છો, હજી ભૂખ્યા તરીસા લાગો છો? એ સામે જો આમ સદાવ્રત આપે છે, ત્યાં સદાવ્રતમાં લઈ આવો, નહીતર હમણાં તમારો બાપો બંધ થઈ જા. એટલે આત્માનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી કે હાલ ભૂખ્યા તો સહિત એને સારું સારી યાદી આપી. બે સંતો ગયા, ત્યાંથી જઈને લોટ મળ્યો જુવારનો કે જેનો હશે એનો લોટ મળ્યો, એ લઈને આવ્યા. એ વડલાનું ઝાડ તેની નીચે 2 પથરા મૂક્યા, કરગઠિયા તો ગામડામાં મળી જાય એ મૂક્યા, અડાયા છાણા મેળા એ મૂક્યા. ભરવાડ નીકળ્યો તેની પાસેથી અગ્નિ લીધો, અગ્નિ લગાડ્યો અને આ આ લુગડામાં લોટ નાખી, તળાવ હતું બાજુમાં ભરપૂર પાણીનું, એમાંથી લઈને પાણી ગાળી ગાળીને નાખીને એમાં લોટ બાંધ્યો, એની બાટી કરી અને શેકવાની તૈયારી કરી. અરે મેં ધૂમ ચૂલો પેટાવ્યો ને તે ધુમાડો થયો, તે ઉપર મધ ભમર્યું બેઠેલું. હા ને મધ ઉડ્યું, કાંડર મોટી નાની નેની નેની નહીં, હા મોટી બાગડા જેવી. એ માખ્યું હતી બે સંતોની પાછળ થઈ, ભાગવા માટે સાધુ તળાવમાં ડૂબકા માર્યા. એટલે બે તળાવમાં ડૂબકી મારી ગયા એટલે માખ્યું કે આ તો ગયા એટલે પાછા વળી ગયા. અહીંયા પડ રેઢું પડ્યું તો કુતરા ખાઈ ગયા. માંડ માંડ પછી બહાર નીકળ્યા, લોટ બોટ કુતરા ખાઈ ગયા, અગ્નિ બગ્નિ બધું ઠરી ગયો, સાધુ ને ત્યાં હાંજ પડી ગઈ, ભીના લુગડા એ બધા હરકા નીચોયા, ઉતા એમને પડ્યા રહ્યા. સવાર થયો એટલે કે હાલો હાલતા થાય, ભૂખ્યા હો તો ગામ જ આવે નહીં, હાલો નામ યાદ આવે નહીં, હારું પૂછવું કોને? એમને જાય ત્યાં વળી સાંજ પડવાની થઈ ત્યાં ગામ આવ્યું, તળાવ દેખાણું, પાળો દેખાણું, ન્યા જઈને બેઠા. ઝાડવા તો હોય તળાવ ને પડે તે નીચે બેઠા. હવે શું કરવું? ત્યાં એક ભૂદેવ નીકળ્યા, ઢીલું ધોત્યું, લાંબો જબ્બો, માથે પાઘડી, ચંદનનું ટીલું, હાથમાં લાકડી, ખંભે ખડીયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ જપ કરતા. બે સાધુને જોયા એટલે ભૂદેવ કે મહાત્માઓ લંઘાઈ ગયા છો, ભિક્ષા ભિક્ષા મળી કાંઈ? ના મહારાજ, કાંઈ મળ્યું નથી, ત્રણ દિના કડાકા છે, હાલવાની હો નથી રહી, બહુ ભટક્યા છે આ રાજસ્થાન ને આ ગરમી. બસ ભગવાન ભજન કરીએ છે, ભૂખ્યા ત્રણ ત્રણ દાડા ને. હે, તે હું બ્રાહ્મણ છું, મારી પાસે હુખડી ને ગાંઠિયા છે, તમારે હાલે? હા, બ્રાહ્મણ નું તો હાલે, તો હું તમને જમાડું. લ્યો, હા, ભૂદેવને તો રસ પડ્યો, આવા સાધુ ત્રણ દિના ભૂખ્યા, પાછે સુખડીને ગાંઠિયા, તળાવમાં જઈને દોડી દોડીને પાણી ગાળીને લોટા લાવી દે, ધૂમડા ભરી દે, પત્તર એટલે પાંદડા વડવાના વડલાના તોડી ધોઈ સાફ કરી, બ્રાહ્મણને વિધિ કર્મવિધિ તો આવડે, એટલે શુદ્ધિ વિધિ પ્રમાણે સંતોને પતરા પાત્રમાં એ વડલાના પાંદડામાં સુખડી આપી, ગાંઠિયા આપ્યા, પાણીના તુમડા ભરી દીધા, ખેસિયાથી મેળા પવન નાખવા, સાધુની સેવા ક્યારે? ગોવિંદાનંદને ઘડીક પવન નાખે, ઘડીક આત્માનંદને પવન નાખે, બે સાધુ ભૂખ્યા, એ ઘડીક બ્રાહ્મણ આમ જોતા થાય, ભાવ એનો એવો, અને મહારાજ સ્વામિનારાયણ માનસી પૂજા અને ઠાકોરજીને ધરાવી અને જમે નિરાયતે, એના ડબરામાંથી ફૂખડી અને ગાંઠિયા જેમાં પાણી પી ગયા એક એક તુંબડું. પછી ભૂદેવ કે લ્યો મહારાજ, શાંતિ થઈ? હા, શાંતિ. હે, તે બાપા તમે આમ રખડો છો, ત્રણ ત્રણ દાડાથી ભૂખ્યા છો, તે કોઈ ગામ ખામના વચ્ચે આવ્યા હોય? એ બાપા પણ કીધા જેવું નથી, અમે નીકળ્યા છીએ કોઈ ગામ જવા, પણ મારું હરું ગામ જ યાદ આવતું નથી. તે તમે ગુજરાતના ગામે નીકળ્યા હતા કે રાજસ્થાનના ગામે? તો કે રાજસ્થાનના ગામે. તે તમે કોઈ આબુની પાસે નીકળ્યા હતા ગામડે જવા કે બીજે ગામે જવા? ના, આબુની તળેટીમાં જ નીકળ્યા હતા. એ તો ગામનું ના, એમને કાંઈ યાદ નથી. તો હું આજુબાજુના ગામના નામ બોલું, એમાં તમને યાદ આવી જાય તો? તો થાય એમ. હા, લ્યો હું બોલું. આજુબાજુના ભૂદેવ મીડા ગામડા બોલવા, એમાં ખાણ આવ્યું. હા, ખાણ ગામ જવું છે, ખાણ ગામ હવે યાદ આવ્યું. અરે સાધુ મહાત્માઓ, ખાણ ગામ વાહે 15 ગાંવ રહી ગયું, તમે આગળ નેહરી ગયા, 15 ગાંવ પાછળ રહી ગયું. હે બાપા, હા, પણ સાધુઓ કાગળમાં લખી દઉં, એટલું બોલ્યા ને ભૂદેવ અદ્રશ્ય, ને ગોવિંદાનંદ આત્માનંદ ની આંખમાંથી ચોધાર આંસુની ધાર થઈ ગઈ. આ હા, હે ગોવિંદાનંદ, શ્રીજી મહારાજને ધક્કો ખવડાવ્યો. હે, એને કીધું તું કે લખી દઉં કાગળમાં, મેં મૂર્ખાએ કોઈ દી આજ્ઞા લોપી નથી, ના આજ્ઞા લોપી એનું આ ફળ છે. રખડી રખડીને ભટીને મરી ગયા. આ કથાનો પછી તો ગયા ખાણ ગામે પહોંચ્યા, થોડા વખત રોકાણા સત્સંગે કરાયો, પણ આ કથાનો સાર મેં એવો તાર્યો છે, આ સંસાર છે એમાં જો ભગવાનનું નામ ભૂલી ગયા તો હેરાન હેરાન હેરાન હેરાન હેરાન. એ નામ લખી દીધું છે આપણને કે આ આ નામ છે એનું ભજન કરજો, ભજન કરજો. પણ આપણે એવડા છે ને, હા હા, એ તો અમે ઘરમાં મને ઘણા મળ્યો, એ કે સામે અમે ગમે કામ કરીએ, મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જ રાખે. થતું હોય તો સારી વાત, પણ બનાવટ ના કરો. આ નિયમ આપીએ છીએ, નિયમ લ્યો ને તો કઈ નિયમ ની મારે જરૂર નહીં, મને આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જ રાખે, થઈ જ રાખે. એટલે પણ તું આ નિયમ લે ને, થઈ જ રાખે છો તો આમાં તને શું વાંધો આવે? એટલે કહ્યું છે, સુખાવસાને ઇદમે વસારમ, દુખાવસાને ઇદમે વગ્ને, દેહાવસાને ઇદમે વજાપ્યમ, ગોવિંદ દામો. બસ બસ, સુખાવસાને, સુખ હોય તોય ભલે, સુખ જવાની તૈયારી હોય તોય ભલે, ભગવાનનું ભજન થાય એ સાર, સાંભળજો. અને દુખાવસાને ઇદમે વગ્નેયમ, કોઈ જ્ઞેયમ કે છે ને કોઈ ગેયમ કે છે, દુઃખ હોય ને દુઃખ જવાની તૈયારી હોય ભલે, પણ ભગવાનનું નામ જો જ્ઞેયમ કયો તો જાણવું, દુઃખમાં ભગવાનનું નામ જાણો બસ દુઃખ નીકળી જાય, દુઃખ નીકળી જાય ભગવાનનું નામ જાણે ત્યાં, કે એનો કેવો મહિમા છે. બહુ સરસ કહ્યું છે ને ભાઈ, હા રોલો પડી જાય એવી વાત કરી છો, કે તું ભગવાન કો એ મત બતાવો કે તુમ્હારા દુઃખ કિતના બડા હૈ, મગર તુમ્હારે દુઃખ કો એ બતાવો કે તુમ્હારા ભગવાન કિતના બડા. એ જાણ્યું ભગવાનનું નામનું જ્ઞાન થયું બસ દુઃખ હટી જા, દુઃખ હટી જા. એક જણા છે ને લગ્ન 5-10 વર્ષ થઈ ગયા હતા, થઈ ગયા એને 5-10 વર્ષ થઈ ગયા, તો એના પોકેટમાં એની પત્નીનો ફોટો રાખે. આ શરૂ શરૂમાં તો રાખે, તો 5-10 વર્ષ પછી કોઈ રાખ્યાના દાખલા હોય નહીં, હોસ્પિટલના કાર્ડ રાખે, એ બધું આ પછી નીકળી જાય બધું. હવે આને 5-10 વર્ષ એના પોકેટમાં, અને પાછો એ મોટો ધંધાદારી માણસ, અને ઓફિસમાં અને ક્યાંક ક્યાંક કોઈ મીટિંગમાં મળી પોકેટ ખાલી ને પત્નીનો ફોટો ને મોઢું જોવે, કેવું લાગે લે. એવી આમ ડિબેટ ચાલતી હોય બધી, કોઈ વસ્તુ કોઈ મુદ્દા ઉપર કોઈ ધંધા ઉપર ના હોય, પેલો પોકેટ ખોલે આમ ખોલે અને પત્નીનું મોઢું જોવે અને પાછું પોકેટ મૂકી દે. ક્યારેક ક્યારેક આવું કરે. તે એનો એક દોસ્તાર હતો ને એ આની આ જોઈ ગયેલો રીતે, એકવાર એને પૂછ્યું કે તું એટલા વર્ષ પછી અને આવી રીતે અને આવી બધી હોય ધંધાની મીટિંગ, તો ક્યારેક ક્યારેક તું આમ પોકેટ ખોલે અને તારી પત્નીનો ફોટો એનું મોઢું જોઈને આમ બંધ કરે, તો હારે ને હારે હવે ફોટો શું કામ રાખે? તો કે એ મને બહુ મોટી દવા છે. કેમ? મારે ભયંકરમાં ભયંકર તકલીફ આવે ને ત્યારે જ હું પોકેટ ખોલીને એનું મોઢું જોઉં છું, અને તરત મને એવું થાય છે કે આના કરતાં બધી મુશ્કેલી નાની છે. એટલે તરત જ મને રિલીઝ થઈ જાય છે, આરામ થઈ જાય છે એકદમ, કે આ ઘરે બેઠી છે એનાથી બધી નાની છે. આને પણ એક પ્રકારનું જ્ઞાન કહેવાય, સમજણ કહેવાય. કુંતા માતા એ દુઃખને જાણ્યું, જો ભગવાનના નામને જાણ્યું, જ્ઞેયમ દુઃખ, દુઃખ ના રે. ભગવાન કૃષ્ણને કહ્યું કે મને અમને દુઃખ આપો, શાશ્વત આપો. કેમ કે જયારે જયારે દુઃખ આવે ત્યારે તું દોડી દોડીને મારી પાસે આવે છે. એટલે ભગવાનના નામનો મહિમા જાણે તો દુઃખ દુઃખ રહેતું નથી. એટલે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, તોય આ અર્થ છે. અને ગેયમ કરો, ગાન કરો, બસ ઊંચ સ્વરે ગાન કરો. મુશ્કેલી આવે તકલીફ વારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, વચનામૃતમાં મહારાજે કીધું ગાઢ સંકલ્પો બહુ પીડવા માંડ્યા તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મોટા સંતોને અંબારવા મળો તો એ ગાઢની નિવૃત્તિ થઈ જાય, બીજો કોઈ ઉપાય નથી એમ કહ્યું ને. આ છે ને ગાન કરે ને ભગવાનના નામનો મહિમા, સ્ટ્રેસ રિલીઝ થઈ જાય. એટલે ગાન કરો. અને દેહાવસાને ઇદમેવ સા, મૃત્યુ સમયે ભગવાનનું નામ એનો જપ કરવો એ સાર છે. મહાભારતની કથા તમે જાણો છો, પણ એ રસ બહુ છે. મહાભારત યુદ્ધ ચાલ્યું, 18મા દિવસે ભીમને ને દુર્યોધનને ગદાયુદ્ધ થયું. મારો કોઈ રીતે મરે નહીં, આ બે વજ્રના દુર્યોધન આખો વજ્રના, ભગવાન શ્રીકૃષ્ણ હન કરી અહીં કાચો છે. યુદ્ધના નિયમ પ્રમાણે ઝાંગ ઉપર ગદા મરાય નહીં. આ તમારે ક્રિકેટમાં બધા હોય ને LBW ના અંતે બધું એવું બધું, એટલે જાંઘ ઉપર ગદા મરાય નહીં. પણ ભીમે તો પછી ભગવાને કૃષ્ણ ઈશારો કર્યો કે આ વગરા મરે એમ જ નથી, અને ભીમે ફોય ઝાટકી એ હાંજ પડવાનું ટણ હતું અને છેલ્લો પ્રહાર કર્યો, એ જાંઘમાં ગદા મારીને જેમ મોટું વૃક્ષ કોતિંગ કડાડાડાડાડાડાડા ભોજ કરતું પડે એમ વજ્રનો દુર્યોધન રણ મેદાનમાં પડ્યો. લોહીના ફુવારા ઉડી ગયા, હાડકાના ફૂરચે ફૂરચા બોલી ગયા, ભયંકર ચિત્કાર કર્યો, ચાડવાઓ ધ્રુજી ગયા. પણ ભીમ અને પાંડવોએ અટહાસ્ય કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ આમ તટસ્થ ભાવે જોઈ રહ્યા છે, દુર્યોધનની સામે નજર કરી, ભીમની સામે હર્ષમાં નજર કરી. ચાલો યુદ્ધ સમાપ્ત થયું, ઘોષણા થઈ, પાંડવો વિજયી થયા, કૌરવો પરાજિત થયા. દુર્યોધન એ પીડ્યો છે, તરફડે છે, કાદવ લોહીના જામી ગયા છે, વન પશુઓ હવે આવી આવીને એને ખાવા માટે ઝંખે છે, એ દુર્યોધન એને હટાવે છે. કેવી એની દશા થઈ ગઈ! હવે તો રાત પડી ગઈ છે. એ વાવડ ત્રણ જણા કૌરવ પક્ષમાં બચ્યાતા, અશ્વસ્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય, એને વાવડ મળે. કારણ કે આ યુદ્ધ છે ને એ કુરુક્ષેત્રના મેદાનથી દૂર યુદ્ધ લડાતું હતું, ભીમસેનનું ને આનું. એટલે એ બધી કથા જાય તો લાંબી થાય. એને ખબર મળ્યા કે દુર્યોધન પડ્યો ને આ બધું થઈ ગયું છે ને આપણે હારી ગયા છે. દોડતા ત્રણેય આવ્યા છે. અને જ્યારે એણે આ દુર્યોધનને આ રીતે અસ્વસ્થામાં એ જોયો, અસ્વસ્થામાં એ ચોધારા સુધી રડી, એ કે સમ્રાટ, મારો સગો બાપ દ્રોણ કપટથી મરાયો ત્યારે મને આટલું દુઃખ નથી થયું. આજ હું તને આમ મરેલો જોઉં છું અને યુદ્ધના નિયમ વિરુદ્ધ, અને આ દશા તારી, આવી રીતે મોત, તારો આ ચિત્કાર મારાથી જોયો નથી થતો, પણ જા હું પ્રતિજ્ઞા કરું છું, પાંચેય પાંડવોને મારું નહીં તો હું અસ્વસ્થામાં નહીં. એ પ્રતિજ્ઞા કરી અને અસ્વસ્થા દુર્યોધનને જોમ ચડી ગયો. એમ અહીંયા એને છેલ્લે છેલ્લે રાત્રે એને સર સેનાધિપતિ નિયમો કે તું સેનાધિપતિ જા કામ પૂરું કરી, પાંચને મારતો કામ જ એ છે, તો તું મારા જેવો કોઈ પ્રિય નહીં. પ્રતિજ્ઞા કરીને અસ્વસ્થામાં કૃતવર્માન કૃતાચાર્ય નીકળી ગયા. આયલા તો ખરા અસ્વસ્થામાંથી, જોશમાં જોશમાં પ્રતિજ્ઞા થઈ ગઈ, પણ પાંચ પાંડવોને મારવા કેમ? ભગવાન શ્રીકૃષ્ણ હારે ના રે, એ હોય ત્યાં સુધી કઈ થાય નહીં, કોઈ દિશા સૂજી નહીં. એટલે એક વૃક્ષની નીચે આવીને ત્રણેય જણા નમાયા થઈને બેઠા. અડધી રાત પડી ગઈ, શું કરવું? એલા હે, હવે કરશું શું? પ્રતિજ્ઞા કરી, હવે કેમ કરવું? એટલે કૃપાચાર્ય કૃતવર્મા તો કઈ બોલે જ નહીં, એ કે અમે તો કઈ કરી નથી, અને અમને તો ખબર હતી ન્યાજ પૂરું કરી દેવાની જરૂર હતી, પણ આ તે નકામો ડીંડું હળગાયું પાછું. હવે ઓઈલો મરી જશે ને તું હારવાય અમને, હવે હું તે પણ કરી હળી નકામી. એ બેઠા છે એમાં સાંભળજો, એ ઘેઘોર વડલાના ઝાડમાં કાગડાઓએ માળા બાંધેલા, એમાં રાત્રે ઘૂડ આવ્યું અને નિદ્રાધીન કાગડાઓના બચ્ચાઓના કાગડાઓ હતા, એને પેલા ઘૂડ ચૂથવા માંડ્યા, મારી મારીને ખાવા માંડ્યા, મારી મારી ફેંકવા માંડ્યા. અસ્વસ્થામાં ઉભો થઈ ગયો, બસ નિદ્રામાં જ મારી નાખો. જુઓ, ઘણા કહે છે ને અમે પિક્ચર જોઈએ અમને કશું ના થાય, શું ના થાય, એવા દ્રશ્યો જોવો અસર થાય જ. સારું જોવે તો સારી અસર થાય, બુરું જોવે તો પ્રેરણા ઇન્સ્પિરેશન મળતું હોય છે ભાઈ. હા, આને એમાંથી પ્રેરણા મળી ગઈ, ઊંઘમાં જ કાપી નાખો. અને પેલા ને કીધું ચાલો, પછી માંડ માંડ ત્રણેય ઓલા બે તૈયાર થયા આવ્યા, પણ સુતેલા ટેન્ટમાં તંબુમાં બધે ફર્યા, જોયું તો ખબર પડી કે અહીં પાંડવો છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણને બધી ખબર કે આવું થવાનું છે, એટલે પાંચે પાંડવોને કીધું કે આપણે છે ને આજ અહીંયા રાત્રિ નથી રહેવી, કા બસ ખુલ્લામાં હોવું છે. એટલે નદી કિનારે જઈને રેતીમાં જઈને હુડાવ્યા દૂર, કારણ કે એને ખબર છે ઓલો આવવાનો છે. એટલે નિરાયતે ત્યાં પહોંચી ગયા પાંચ પાંડવો સાથે. ભગવાન શ્રી કેટલા ભાગ્યશાળી હશે કે જેની સાથે ભગવાન ગોવિંદ સૂતો હોય. એ પાંચે જણા સૂતા છે, ભગવાન શ્રી કૃષ્ણ સૂતા છે, અને આ ત્રણેય જણા બધા આટા મારે છે. એક છાવણીમાં ગયા ને એમાં પાંડવોના પાંચ દીકરાઓ સૂતા હતા. અસ્વસ્થામાં કીધું ઈસકો માર ડાળ, અને ઊંઘમાં આવી પાંચેય બાળકોને, પાંડવોના વંશ કહેવાય ને બીજ છેલ્લા કહેવાય, એને મારી નાખ્યા. અને દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સૂતો હતો હટોકટો, એને પણ કાપી નાખ્યો, ઊંઘમાં મસ્તક કાપી નાખ્યું. અને એનું મસ્તક ભીમ જેવું લાગે, એટલે એને એમ થયું કે મરતા મરતા એને સંતોષ થઈ જાય ને, એટલે એનું ધૃષ્ટદ્યુમ્નનો મસ્તક લઈ લીધો અસ્વસ્થામાં. ખબર તો છે પાંડવો હાથ આવ્યા નથી. પછી એ ભાગ્યા, થોડી જપાજપી પણ થઈ, કોલાહલ થયો, બધા અમુક અનુચરો જાગી ગયા ને હા થઈ, એમ કરતા કરતા સવારની પ્રાગડ ફૂટી. એ દરમિયાન પેલું માથું લઈને દુર્યોધન રાહ જોતો હતો કાગા ડોળે, ત્યાં જઈ લઈને આપ્યું કે જો આ ભીમનું માથું લાયો લાયો લાય લાય લાય કરીને માથે ઓશીકું મૂક્યું, ભાંગીને ભૂકો થઈ ગયો. દુર્યોધન કેલા નફાટ ત્યાં કોને માર્યો છે? આ ભીમ નોય, ભીમનું માથું વજ્રનું હોય, મારા વજ્ર સાથે વજ્ર ટેકાય, ભૂકો ન થાય, ભૂકો થઈ ગયો તે કોને મારી નાખ્યો છે? ત્યારે કહ્યું, પાંડવો હાથ નથી આવ્યા, પાંડવો તો ક્યાં છે ખબર નથી, પણ એના પાંચ દીકરાઓને ઊંઘમાં માર્યા છે અને ધૃષ્ટદ્યુમ્નનું માથું, આ હા હાય હાય હાય, અમારા કુળમાં અમારી પાછળ શ્રાદ્ધ કરે એવું તે કોઈને રહેવા ન દીધું, હાય કરીને દુર્યોધન મોતને ભેટી ગયો, મરી ગયો. ભાગ્યા કૃપાચાર્ય કૃતવર્મા કે હવે શું કરો, તો તમે રહ્યો, હવે મારે જોખમ છે, કારણ કે બોલો પાંડવો જીવિત છે અને કૃષ્ણ છે, હવે એ મને નહીં મૂકે એટલે મને ભાગવા દો, અને અસ્વસ્થામાં ભાગ્યો. અહીંયા કોલાહલ થયો, દ્રૌપદીને ખબર મોકલ્યા, દ્રૌપદી આવ્યા અને આ જોયું પાંચ દીકરાઓ ભાઈ આવી રીતે ઊંઘમાં કપાયેલા, અહીંયા ફાટ દ્રૌપદી રડે છે અને અસ્વસ્થામાં ભાગ્યો જાય છે. કૃષ્ણને પાંડવોને ત્યાંથી સમાચાર લાવીને આવ્યા, એમણે આ દ્રશ્ય જોયું, અર્જુનના આંખમાંથી આગ જરવા માંડી, દ્રૌપદી આ મારનાર અસ્મસ્થાનમાં વાવડ તો મળી ગયા છે, હા મને મળ્યા છે, એને મારી એની છાતીનો પાટલો કરીને તને એના માથે બેસાડીને સૂતક નિવૃત્તિનું સ્થાન કરાવવું એ મારી પ્રતિજ્ઞા છે, જા. અને નીકળ્યા. ભગવાન કે હાલો, ભગવાને લીધો રથ, અર્જુન બેઠા, સડસડાટ ગયા, ગોતતા ગોતતા અસ્વસ્થામાં ખબર પડી કે આવે છે, તે મારો ઋષિઓના આશ્રમમાં જઈને બેસી ગયો, કે અહીં સેફ થઈ જવાય, આ દૂરથી જોઈએ આવતા, એટલે પછી જાણી ગયો કે આવ્યા, હવે કાળ જ છે, એટલે છેલ્લો અસ્ત્ર બ્રહ્માસ્ત્ર એને છોડી દીધું અર્જુન ઉપર. ભગવાન શ્રી કૃષ્ણ કે અર્જુન બ્રહ્માસ્ત્ર છીટ્યું અને અગ્નિના ભડકા મીંડા થવા, દાહ પેદા મીંડા થવા, અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, બે બ્રહ્માસ્ત્રો ટકરાણા ભાઈ, ઉલ્કાઓ ખરવા માંડી, સાગરોમાં આગ લાગવા માંડી, લીલા હરિયાળા વનો ફળગવા માંડ્યા, વન પક્ષીઓ બધા ત્રાસ મીંડા પોકારવા, નક્ષત્ર ગ્રહ મંડળો હલવા ડોલવા માંડ્યા, આવું બ્રહ્માસ્ત્રનું જ્વાળાનું ભયંકર તાંડવ થયું. એટલે વ્યાસજી પ્રગટ થયા, અર્જુનને કીધું કે પાર્થ આ શું કર્યું, તો કે મહારાજ મેં તો પ્રાણ બચાવવા કર્યું છે, તો કે તારું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે, તો હું તો ખેંચી લઉં પણ ઓઈલો શું કરશે, એને કીધું દુષ્ટ ખેંચી લે, તો કે મને પાછું વાળતા નથી આવડતું. આ મુશ્કેલી દુર્જનોની આ જ છે, એને હળગાવતા આવડે ઠારતા ના આવડે, એને પ્રશ્નો ઊભા કરતા આવડે પ્રશ્નોનું સોલ્યુશન કરતા આવડે, અને એવા જ લગભગ અસ્વસ્થામાં આ દેશમાં બહુ વધી ગયા છે, અને આ બધી જે ચિંતાઓ છે ને એ અસ્વસ્થામાંઓની છે. ભગવાન વ્યાસજી કે તો દિશા બદલી નાખ, તો કા ઈ કરી નાખો, અર્જુને કીધું તું પાછું વાળ્યું, અર્જુને પાછું વાળ્યું, શાંત થયું, અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્રને દિશા બદલી નાખી, એને બાંધ્યો રથમાં, નાખ્યો પશુને બાંધે એમ, અને લાવ્યા દ્રૌપદી રુદન કરતા હતા ત્યાં અસ્વસ્થામાં, જેમ પશુને બાંધીને લાવે ને ઘા કરે એમ ઘા કર્યો એના ચરણમાં, દ્રૌપદી હા હા હા હા મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ, આને છોડી મૂકો છોડી મૂકો અર્જુન, આ તો બ્રાહ્મણ ને એમાં આપણો ગુરુનો પુત્ર છે, આને મરાય નહીં, પશુને જેમ બંધાય નહીં, આનું તો આદર કરવું પડે. અને ઓહો, એટલે દ્રૌપદીને મહારાજે વચનામૃતમાં વખાણ્યા છે કે સતી સીતા અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રીમાં સ્ત્રી નથી. આટલું થયું છતાં કરુણા જોવો, છોડી દો છોડી દો, એને મરાયની અવધ્ય છે. અરે અર્જુન કહે આ આતતાઈ છે, ઊંઘમાં માર્યા છે પુત્રોને, તો કે એ સાચું છે, એટલે જ હવે હું એને છોડી દેવાનું કહું છું, કે મેં પાંચ પુત્રો ગુમાવ્યા, એ માને પુત્ર ગુમાવવાનું કેટલું દુઃખ હોય હું જાણું છું, તો એ ગુરુ દ્રોણ તો જતા રહ્યા, એનો બાપ જતો રહ્યો, એની માં ગૌતમી બેઠી છે, એને દીકરાનો સહારો હોય, હવે એને દીકરો મારી નાખો તો ગૌતમી માં કેટલા દુઃખી થશે, એ હિસાબથી હું ના પાડું છું, કે એને પુત્રવતી રહેવા દો, પુત્રવતી રહેવા છોડી મૂકો. હવે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું, મહારાજ મારી પ્રતિજ્ઞાનું શું કરવું, એટલે ભગવાન પછી કૃષ્ણની આ જ દા છે, દરેક વખતે એવો રસ્તો કાઢે. એમણે કીધું અર્જુન બ્રાહ્મણનું અપમાન કરવું ને એ જેનો નાશ કહેવાય, એનું બધું છે ને મણીમાં છે, મણી કાઢી લે ને એટલે તે જ શસ્ત્રવિદ્યા તે બધું ખતમ થઈ જાય, ખોખું થઈ જાય, એટલે મારી જ નાખ્યો કહેવાય, એટલે એ મણી કાઢી લે ને ધક્કો મારીને કાઢી ભાઈ ઢોરને કાઢે એમ, એટલે પૂરું એ મણી કાઢી લીધો, અસ્વસ્થામાં તગડી મૂક્યો. હવે અસ્વસ્થામાં એ જે ઓલી દિશા બદલી હતી ને, એ કેટલો દુષ્ટ, આટલું થયું તો દિશા એને બદલીને સુભદ્રા અર્જુનનો દીકરો અભિમન્યુ જે યુદ્ધમાં મરી ગયો છે, એનો દીકરો એની પત્ની સુભદ્રા પેલી ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા, છેલ્લું પાંડવ બીજ ત્યાં બ્રહ્માસ્ત્રને છોડ્યું. ઓહો, અને પછી ભગવાનને જાણ થઈ અને ભગવાન કૃષ્ણને બહુ જ ક્રોધ ચડ્યો, અસ્વસ્થામાંને શાપ આપ્યો, હય અસ્વસ્થામાં ભૃણ હત્યારા, કોઈ પૃથ્વીમાં આવા પાપ ન કરે એવા હે કૃત્ય કરનારા, બ્રાહ્મણ વંશમાં જન્મના જન્મના છતાં આવા ઘોર કૃત્ય કરનારા સ્વસ્થામાં હું યદુનંદન તને શાપ આપું છું, તારા શરીરમાં ભયંકર દાવાનળ જેવી અગ્નિ પ્રગટો, પ્રતિપળ મરવા ઈચ્છતો હોય તો મરીશ નહીં પણ કલ્પ સુધી તારું આયુષ્ય રહો ને ભટકતો રહે જા. અસ્વસ્થામાં હજી ભટકે છે. વલ્ભાચાર્યજી ગિરનારમાં એની બેઠક છે ત્યાં કથા ભાગવતની કરતા ત્યારે અસ્વસ્થામાં સાંભળવા આવતો એવો ઉલ્લેખ છે. આ આપણા ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેન ભક્તિ માતા નૈમિષારણ્યમાં ભૂલા પડ્યા ત્યારે 230 વર્ષ પહેલા એને અસ્વસ્થામાં રૂબરૂ મળ્યો હતો એ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. અને હિમાલયમાં ઘણાને મળ્યો છે, રખડતો ભટકતો હજી છે. અસ્વસ્થામાં કાઢી મૂક્યો અને દ્રૌપદીને આશ્વાસન આપવા વળ્યા. હવે છે આ એટલે કથા કહી કે હવે તમને એમાં થાય ને તો જ રસ આવે. દ્રૌપદીએ અત્યારે થોડી શાંત થઈ ગઈ હતી અસ્વસ્થાને મુક્ત કરતી વખતે, અસ્વસ્થામાં છોડી નાખ્યા ને ભગવાન કૃષ્ણ નામ ફર્યા શ્રી કૃષ્ણ, અને દ્રૌપદી હૈયા ફાટ રુદન કરી શ્રી કૃષ્ણના ચરણમાં ઢગલો થઈ ગયા. કૃષ્ણ કહે હવે શું છે દેવી, હવે દેવી શું છે, હવે દ્રૌપદી શું કામ રડો છે? તો કે મહારાજ એક વાતનું મનમાં જે દુઃખ રહી ગયું છે ને આખી જિંદગી રહેશે. હા એ તો છે જ, આને ઊંઘમાં માર્યા મહારાજ, ઊંઘમાં માર્યા એનું મને દુઃખ જરૂર છે, પણ એને જગાડીને માર્યા હોત ને તો મને આટલું દુઃખ ન થાય. અરે દ્રૌપદી એનો અર્થ શું, જગાડીને માર્યા હોત? તો મહારાજ રડતા રડતા દ્રૌપદી કહે છે આખી જિંદગી દુઃખ રહી જશે, કૃષ્ણ એને મારા દીકરાઓને ભર ઊંઘમાં માર્યા એટલે અંતકાળે મૃત્યુ સમયે કૃષ્ણ તારું નામ ન લઈ શક્યા એનું મને દુઃખ છે. ઓહો, જો એને જગાડીને માર્યા હોત તમે સંસ્કાર સિંચાતા એ કૃષ્ણ કૃષ્ણ કહીને પ્રાણ છોડત, અંત સમયે નામ ન લઈ શક્યા એનું મને જિંદગી ભર દુઃખ રહેશે. દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ભજન કરો. કેટલો દ્રૌપદી નામનો મહિમા સમજ્ય. અને ભાઈ હવે અમે જે ને આ ઘણાને ભજનની વાત કરીએ ને એટલે કે સમય નથી, અમારે કરવું તો ઘણું છે, તમારા કરતા વધારે કરવું છે પણ સમય નથી. એટલે છે ને મેં આ ચાતુર્માસમાં મેં ઘણાને એવું એક બહુ નિયમ આપ્યું છે, ફોનમાં આપ્યું છે, જાહેરમાં આજે આપવાનું છે. તમારો ધંધામાં એક મિનિટનો સમય બગડે નહીં, વ્યવહારમાં તમને ક્યાંય અડચણ કરે નહીં, પર્સનલ તમારા ટાઈમમાંથી એક સેકન્ડ બગડે નહીં, અને છતાંય તમે હજારોની સંખ્યામાં ભજન કરી શકો એવું તમને કેવું છે? હવે એમાં સમયનો કાંઈ પ્રોબ્લેમ આવે આવે ભાઈ? એક સેકન્ડ તમારી ધંધાની વ્યવહારની જે છે તમારી એ ક્યાંય લેવાની નહીં, અને એમે નહીં તમે ધંધો કરતા કરતા ડિસ્ટ્રેક્ટ થાવ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો એવું નહીં. ધંધામાં તમને કોઈ એવું જ નહીં ધંધો કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો નહીં, તમારો એક સેકન્ડ એમાં નાખવાનો નહીં, પૂરું તમારે જે કરતા એ કરો. અને તમે લાખોની સંખ્યામાં ભજન કરો એવું જડી ગયું છે એટલે એ તમારે નિયમ અવશ્ય લેવું પડશે તો જ સાંભળાવું, નહીં તો સાંભળાવું નથી. હા કયો તો જ બરાબર છે બધાને નિયમ, બધાને એટલે બધા જેને કાનથી આ સંભળાય બધાને. હા જો સાંભળો, તમે સવારે ઉઠીને બ્રશ કરવા જાજરૂ જાવ છો, એમાં ઓછામાં ઓછી તમારે 30 મિનિટ તો ઘણા તો કલાક ખલાક સુધી નીકળતા નથી, પણ તમે કોઈ ઝડપી હોય ને એને ટોયલેટ જવાનું ન હોય ને ઘણા સવારમાં ટ્રંક કોલ ન આવતો હોય ને ચાય પાણી કરીને 8-10 વાગે આવતી હોય ઓફિસ ખુલતી હોય, પણ તો એ કપડાં પહેરે વાળ ઓળે બધું તૈયાર થાય તો મિનિમમ 30 મિનિટ જાય ને, એમાં તમારો ક્યાંય ધંધો ખોટી થાય છે? ક્યાંય વ્યવહાર ખોટી થાય છે? ગયા વગર ચાલે છે? અને ક્યાંય તમે બાનું બતાવી શકો એમ નથી કે અમારો સમય નથી. બસ એક જ નિયમ, જાજરૂમાં ગયા અને બારણાને બંધ કર્યું એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ જો આ હું કરું છું એટલે તમને કહું છું, કરવા જ મંડો. યુવાની હશે તો બુરા વિચારો નીકળી જશે, વૃદ્ધાવસ્થા હશે તો વાયુ વિચારો ખોટા વિચારો નીકળી જશે, અને ધંધાના ટેન્શન મગજમાં ગરી ગયા છે એ બધા નીકળી જશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે બ્રશ કરો, ટૂથબ્રશ કરો, દાંતણ કરો, બાવલનું કરો, વડનું કરો, જે કરવું એ કરો, ટોયલેટમાં ઘરીને પછી ત્યાં બેઠા છાપા લઈને ગણાય જાય છે એ મૂકી દેવાનું, છાપું નહીં લઈ જવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ચાદરું સાફ આવે, મન ત્યાં થાય ને. સ્વામિનારાયણ કરીએ જ રાખો. એ ઓછામાં ઓછા 30 મિનિટમાં તમે 1000 નામ લ્યો ને તો મહિનાના 30,000, 12×36 વર્ષે 360,000 ની મૂડી થાય. આને 1500 નામ લઈ લ્યો 30 મિનિટમાં તો 15×45 એને ગુણ્યા 12, 5,40,000 ના આસામી. અને જો તમે 2000 નામ લઈ લ્યો તો મહિને 60,000, 12×72, 7,20,000 ના આસામી વર્ષે તમે થઈ જાઓ. અને આવી રીતે તમે 10 વર્ષ 20 વર્ષ 15 વર્ષ તમે કરી રાખો, કેટલા થયા? એનું વ્યાજ પાછું આવે? કોઈનો ભાર ના રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગીરધારી. કેટલા કરોડોના આસામી થઈ જાઓ. રામ રૂપિયા રોક હે ખર્ચા ખૂટત નહીં, મવાલી ભજન નથી કરતા, જાજરૂમ જઈને તમારે ત્યાં શું કરવું છે બીજું? અને સમયની વાતો કરે, પણ ઉઠે ત્યાંથી તરત ધંધો મગજમાં ગરી જાય. ઉઠે ત્યાંથી વ્યવહાર, ઉઠે ત્યાંથી છોકરા, ઉઠે ત્યાંથી બૈરા, ઉઠે ત્યારે હા જે વહીવટ હોય એ બારું બંધ કર્યું ને બહાર પાટું મારીને ઠોકી દેવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, આ નિયમ આપ્યું છે, હાથ ઊંચા કરો, નિયમ લીધું છે. વારે વાહ, અમારે સાધુ ન કરે એ કરતા જ હોય, કરે જ નહીં ને. એને જ કહેવાય ને તમારે ખોટા વિચાર આવે છે, એ તો જે કરતા કરે, પણ નિયમ આપણે આપી દીધું છે, સાધુ સમેત બધાને આપ્યું છે. સ્વામિનારાયણ સાહેબ, કશું સંભાળો જ નહીં, ફોન કરો, આ કરો, ત્યાં કરો, આ સૂત્રો પાકા કરો, એ બધું બાથરૂમમાં નીકળ્યા પછી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ ભજન કરો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય. સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષયના રાગ ઉડી જાય, એ જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ભલા રા ખોટું લાગે આપણને. હાવ જો ચવન ઋષિ છે ને, હવારના પોરમાં સૂર્યને અર્ઘ્ય આપતા હતા, તે માણસ અસુર આળવિત્રો નીકળ્યો ને તે ઋષિને ઉપાડી નાગલોકમાં મૂક્યો. અમુક ભજન કરે નહીં કરતા હોય નડે, તે નાગલોકમાં મૂક્યો. તો ઋષિએ જોયું કે મળો આંખ ખોલી બદલાઈ ગયો, આજુબાજુ સરકો આટા મારે નાગલોક નીચે. તે ઋષિ તો કીધું આખો ઉપાડી ગયું, ત્યાં ભજનમાં બેસી ગયા. ઓમ નારાયણાય નારાયણાય નારાયણાય નારાયણ ભજન કરે. તે થોડી વાર થઈ ને તે ઓલા સાપના ઝેર ઉતરવા માંડ્યા. તે ઓલા સાપ કે આ ક્યાંથી આવ્યું? આ આપણે ઠંડા મીડા પડવા જો, કોફી કોફી પીવડાવ, આ વાળો ચા લાવો, હુંઠ બુઠ મસાલા નાખેલા, હું જીવ કે ટાઢું પડવા માંડ્યું. વીસ મીડું ઉતરવા, ઝેર મીંડું ઉતરવા, ઓછું થવા, સરપોએ મીટિંગ કરી તાત્કાલિક ઇમરજન્સી, આનું શું કરવું? હજી વડીલ હતા, એમણે કીધું કે આ ઋષિ ભજન કરે છે એટલે ઝેર ઉતરી જાય. હે, આને લેવું કોણ, લાવ્યું નથી, મૂકી ગયો છે કોક, હવે આનું શું કરું? તો કોક એવા હોય એ ઉપાડી નાખ્યા હોય બીજે. એટલે ઋષિને બે ત્રણ જણા એવા હતા ને ઉપાડી અને પાતાળમાં નાખ્યા એવા. ત્યાં પ્રહલાદનું રાજ, એ પ્રહલાદે તો જોયું તો ઋષિ પધાર્યા, તો દંડવત કર્યા, એ તો ભગત માણે. એ ઋષિ ત્યાં બેસી ભજન કરવા માંડ્યા. પ્રહલાદજી કે તમે આમ કેમ થયું? તો કે આવું થયું છે. તો તમારે અહીંયા રહેવું છે? તો અહીંયા મારે રહીને શું કરવું છે? ભારત જેવો દેશ ને મન ત્યાં મૂકી જાઓ. તો કે એક શરતે મૂકી જાઓ. શું? મને ભારતના બધા તીર્થોના તમે સાથે આવીને મહિમા સમજાવો અને દર્શન કરાવો તો હું તમને મૂકી જાઉં. તો કે હા, એ હું કરાવી દઈશ. મારે અમે તીર્થ કરવા રખડું, મારે ક્યાં કાંઈક છે બીજું, ધંધો જ નથી આ જ ધંધો. હાલ તને હું દર્શન કરાવીશ બધા તીર્થોના. હાલો, અને પ્રહલાદજી એમને લઈ અને આવ્યા પૃથ્વી ઉપર. ભારતમાં બધા તીર્થો પછી ચવન ઋષિ એમને ફેરવે છે, તીર્થોનો બધો મહિમા સમજાવે છે, એમાં જાય છે, એમાં બદ્રિકાશ્રમ પહોંચ્યા. હવે ત્યાં નારાયણ બેઠેલા તપસ્વીનો વેશ અને બાજુમાં ધનુષ બાણ, માથે જટા, વલકલ વસ્ત્રો, તપ કરે, કારણ કે ઓલા સહસ્ર કવચીને મારવા માટે તપ કરે. એટલે એ તપ કરે, બાજુમાં ધનુષ બાણ, અને પ્રહલાદનો મગજ ગયો. આ પાખંડી છે, ઋષિનો વેશ છે અને પાછ ધનુષ બાણને એને શું કરવા છે? એટલે પડકારો કરે કે આ ધનુષમાન શું રાખ્યો છે? તપસ્વીનો વેશ શું રાખ્યો છે? આ ધનુષમાન કોના માટે? તો તારા જેવાને મારવા માટે. હવે આને પડકાર કર્યો એટલે કીધું તો ઉઠાવો બાણ. ઉઠાવ્યા લે, બેઠા બેઠા ઉમેડા નારાયણ યુદ્ધ કરવા. અને પ્રહલાદ યુદ્ધ કરે ને સામે નારાયણ યુદ્ધ કરે. એ ભાઈ માનશો, 10,000 વર્ષ સુધી આવ્યું. જો આવા કામ ક્રોધ લોભ ગમે એવા ભગત ને આવી જાય તો તીરથ ભૂલાઈ જાય, બચન આવું થાય. એટલે ફાંકો ન રખાય કે અમને કઈ ન થાય. શું ન થાય? 10,000 વર્ષ સુધી લડીએ રાખ્યા આ બધો. પછી પ્રહલાદજી થોડા ઢીલા પડ્યા. એટલે નારાયણે કીધું, દયા એ કરી પ્રહલાદજી તારે મને જીતવા છે ને? તો હા, અમે યુદ્ધ કરીએ જીતવા માટે જ કરીએ. તો તારે મને જીતવો હોય ને તો એને ઉપાય જુદો છે. શું? આંખથી મારું દર્શન કર, મનથી મારું મૂર્તિનું ચિંતન કર, અને જીભથી મારું નામ લે એટલે હું તને વશ થઈ જાઉં. ને પ્રહલાદજીએ 6 મહિના આવી રીતે કર્યો, નારાયણ એને વશ થઈ ગયા. હા, આ ભજન ભગવાન વશ થઈ જાય ભાઈ ભાઈ. હા, પણ જુઓ, સહજાનંદ સ્વામી એવા દયાળુ મળ્યા છે એની કોઈ વાત ન થાય. વાત ન થાય એટલે યુગ એવો નથી એટલે બહુ વાત ન થાય. પણ તમને સમજાવું, જેવું દીકરાને બાપ ઉપર હેત છે, જેવું બાપને નાના દીકરા ઉપર હેત છે, જેવું નવા પરણેલા પતિને પત્ની ઉપર છે, જૂના નથી કહેતા, અને જેવી પત્નીને પોતાના પતિ ઉપર હેત છે, જેની જેવી રીતે માને પોતાના બાળક ઉપર હેત છે, નાના ભૂલિયા બાળકને જે મા ઉપર હેત છે, એવું હેત ભગવાનમાં કરવું જોઈએ. પણ કઠણ કેટલું? પણ ભાઈ, આવું 100એ 100% ન થાય. બહુ ધ્યાનથી સાંભળજો, 100એ 100% આપણાથી ન થાય. એવું કેમ થાય? જેવું સ્ત્રીમાં હેત, દીકરામાં હેત, બાપમાં હેત, મામાં હેત, એવું 100% આપણાથી કેમ થાય? પણ ફક્ત 5% જો તમે સહજાનંદ સ્વામીમાં આવું હેત કરો તો સહજાનંદ સ્વામી પાછળ પાછળ ફરે, પાછળ પાછળ ફરે. હા, 5% પણ એવી સંવેદના થવી જોઈએ. જેમ બાળક આઘું જાય ને જેને આમ પીડા થાય, પતિ પત્ની છૂટા પડે ને સંવેદના થાય ને પીડા થાય, હા, એવો ખાલીપો, એવી સંવેદના, એવી પીડા, ફક્ત 5% સહજાનંદ સ્વામી પાછળ ફરે. આવો દયાળુ ભગવાન મળ્યો છે કોને, વિચાર કરો. એટલો સંબંધ જોડીને જો ભગવાનનું ભજન કરે તો પાર ઉતરી જવાય બાપા. આ ભજન તો સાવ સીધું સાદું લાગે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, પણ અભાગ્ય આપણે ક્યાં કરીએ છીએ? બીજું જ કરીએ છીએ, બીજું જ કરીએ છીએ. ભલા સાંભળો, બીજું જ કરીએ છીએ. આજે સાંભળીને એ કેટલાને તોર ચડશે એ કેની વાત છે? ભજન જ કરો, વ્યવહાર થાય જ છે. હા, ભજન કરો. ઘણા કે અમે ભજન કરી, મેં કે શું તમે કરો? તો કે અમે છે ને તમારી કેસેટ 6 કલાક રોજ સાંભળો. એ સાંભળો પણ ભજન કરો. ભજન એટલે કથા સાંભળવી એટલું જ નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ સંભાળીને આ નામ રટણ થવું જોઈએ. મૂર્તિનું ધ્યાન થવું જોઈએ, મૂર્તિમાં મન ઠરાવવું જોઈએ, મૂર્તિને ચિંતન થવું જોઈએ, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન થવું જોઈએ. આ કરવું જોઈએ. શું શું થાય? સાવ સીધું સાદું છે. તો જતા થાણા ગાલોળના માવા ભગત સ્વામિનારાયણ સામે મુક્તાનંદ સ્વામી મળ્યા ને સત્સંગ થયો. પેલા તો રામ ઉપાસી, રામ રામ કરતા. ગામની બહાર એક પીપળાનું ઝાડ, એને ભગત છે ને સમય મળે, ખેડૂત હતા, હો, ખેતીમાંથી સમય મળે એટલે ગામને પાદર બહાર એક દૂર એક પીપળાનું ઝાડ ન્યાવી આ જાય અને પ્રદક્ષિણા ફરતા જાય અને રામ રામ રામ રામ ભજન કરે. તે કેટલું ભજન કર્યું છે ભાઈ! એને ફરી ફરીને ત્યાં એક હાથ તો ખાડો પડી ગયો તો ભાઈ, એટલી પ્રદક્ષિણાનું ભજન કર્યા રાખતા, રામ રામ રામ. એમાં મુક્તાનંદ સ્વામી ત્યાં તળાવે આવ્યા છે ને પાડે, આ ભગતને જોયા, પાસે ગયા ને વાત કરીને ભજનને, બહુ ભજન ભગતનું જોયું એટલે કીધું કે જેનું તમે રામનું ભજન કરો છો એ રામ આજ અત્યારે ગરડામાં પ્રગટ આવી ગયો છો, શું વાત કરો સ્વામી? હા, એ મળવું હોય તેનું નામ સ્વામિનારાયણ છે. તો કે અત્યારે દીક્ષા આપી દો ને, કેવો મુમુક્ષુ માણસ છે. અને સ્વામીએ કંઠી પહેરાય વર્તમાન આકા અને એને સ્વામિનારાયણ મહામંત્રની દીક્ષા આપી અને માવા ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા થયા. અને ભાઈ, ભજન કરતા કરતા ક્યાં પહોંચ્યા? નાનકડી જ વાત લઈ લઈએ છે આપણને તો હું એનું હું કેવું હું ન કેવું. જૂન પછી જુનાગઢ રઘુવીરજી મહારાજના ધર્મપદની ગાદીવાળા ત્યાં આવ્યા જુનાગઢ. એ કે અમારે પંચતીર્થી જવું છે, લોજ માંગરોળ વગેરે, તો કોઈ ગાડા ખેડૂત સારો આપો તો જાત્રા થઈ જાય. એટલે માવા ભગતને થાણા ગાળોથી ગુણાતીતાન સાહેબ બોલાવી લીધા, આનો જેવો કોણ બીજો. અને પછી ગાડુને એમને કીધું, લઈ જાઓ અને ભાવથી તીર્થ કરાઈ આવો. ભગત બેઠા ગાડીએ, ગાદીવાળા અને સાંખ્યોગી બહેનો એ પડદા નાખીને બેઠા વેલડામાં, અને ભગત ગાડું હાંકે ભગતને મનમાં એમ કે બે ગાદીવાળા હારે છે, હારે સાંખ્યયોગી બેનો છે, તો વચનામત વાંચીએ, ભક્ત ચિંતાની વાંચીએ, કીર્તનો બોલશે, ભગવાનની કંઈક સામેદાની વાત કરશે, ચરિત્રો ગાશે, પણ અહીંયા વાળા બધા સાંખ્યયોગી બેનો ગાદીવાળાને ન કરવું હોય તો હારો હારે બસ વ્યવહારની જ બધી વાતો, ફલાણા આમ, ફલાણો સાધુ આમ, ફલાણાએ આમ કર્યું, ફલાણે આમ કર્યું, પેલા સાધુ આને જ નડ્યો, પેલો સાધુ આને જ નડ્યો, આ મંદિરનું આમ ફલાણ, આવું જ બધું ઉખેડ્યું. માવા ભગત કે માળો આ સાંભળવા હું હારી આવ્યો હતો. સાંભળજો, કેવળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપ કરનારા યોગીઓ વાહે રહી જાય. હજી સુધી આવો યોગી તો આપણે તો કઈ સાંભળ્યો ને, તમે ક્યાં આવ્યા મને કહેજો. આવો યોગી વાય હિમાલયની કંદરાઓમાં યુગો સુધી નહીં મળે. આ ગામડાનો ખેડૂત પાછા ભોળા હાવ, કઈ બાબુ બહુ બુદ્ધિ હતી એવું નથી. હજારનો માલ મગફળી પડી હોય ને એટલે વેપારી વાણીઓ આવી અને કે આ તો 100 રૂપિયાનો માલ છે, હશે લઈ જાઓ. આવા ભોળા 100 રૂપિયામાં આપી દે 1000 રૂપિયાનો માલ, એવા ભોળા કાંઈ વ્યવહારમાં ગમ પડે નહીં. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને એ ગાડું હાંક્યું ને આવું બલા ઉપડીને તો ભગતે કાન ઇન્દ્રિયની શ્રવણ કરવાની સ્વિચ જ બંધ કરી દીધી. આંખે દેખાય બધું, એટલે ઓફ થાય તો બધું એકાર્ય થાય. પાંચે પાંચે ઇન્દ્રિયો કનેક્ટેડ છે, એક સ્વિચમાં 5 લાઈન બધું બંધ થાય એકાર્ય. આ તો 4 ચાલુ એક બંધ. આવો યોગી તમને ક્યાંય મળ્યો? કોઈ કોઈ જગ્યાએ ક્યાંય તમને ગમે એમ મરી જાવ તો એક લાઈન બંધ કરી દીધી. કશું સંભળાય નહીં, ગાડું બરાબર રાખે, સંભળાય કાંઈ નહીં. એને જે ગપ્પા મારો હોય બરે મારે. તે વચ્ચે એ લોકો બૈરાઓને કે ઉભા રહીને હાથ પગ ધોવા, મોઢું મોઢું ધોવું, પાણી પાણી વિસામો કરવો, એટલે સાંખ્યયોગી એટલે કોઈ અડે નહીં. એટલે ભગતને અડ્યા અડ્યા વગર રાયડું પાડે, તાળી પાડે, ગમી પડે, કોણ સાંભળે? અહીં હોય તો સાંભળે ને. પાછો ભગત આમ જોઈએ જાય બધું, એટલે આ ક્યાં માળો જોવે છે ને, માળો આપણને સાંભળતો નથી, એટલે મનમાં લાગ્યું ખોટું. માંડ માંડ કરીને જાત્રા પૂરી કરી જુનાગઢ આવ્યા ગુણાતીતાન સાહેબ, પછી ઉતારા કર્યા, પછી પૂછ્યું કે જાત્રા સુખેતી? સુખેતી તો પછી એવી થઈ, આ તો રોંઢા જેવા કોણ, રોહા જેવો તમે ભગત મોકલો તો તે અમારે વચ્ચે પોરો ખાવો, પાણી પીવું, હાથ પગ ધોવા, આ કરવું, તે કાંઈ ઊભું જ રાખે નહીં, કાંઈ ગયા સાંભળે જ નહીં ને કહીએ તો બસ એની રીતે મન ધાર્યું હાંકીએ જ રાખે. સ્વામી કે હા સ્વામી નારાયણ માળો આવું થાય નહીં હો. માવો ભગતને બોલાવ્યો, ભગત આવું થયું? તો કે બાપુ આવું થયું સ્વામી. એટલે પછી મેં કાનની ઇન્દ્રી ખેંચી લીધી. સ્વામી કે વારે વા માવા ભગત, ઉભા થઈને બથમાં ગાલીને બેઠી ગયા. સાંખ્ય યોગીને કેવડાવ્યો કે વાંક તમારો છે, મારા મોકલેલા ભગતમાં નથી, આમાં ફોદો ન કાઢી શકે કોઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા આવો યોગી કોણ થાય? એટલે સ્વામિનારાયણ મહામંત્ર બધા કરતા બળ્યો છે ને સર્વોપરી છે. એ કે અમથું સંતો કે છે ગોપાળાને, સામે ગુણાતીતાન છે, અમથા કે છે આજે થાય, પણ આપણે યુગ ખરાબ છે એટલે આવું નથી થવા દેતા. હા આજે થાય, એ આ મહિમા એમાં જ છે, નામમાં જ છે, એમાં જ છે, એમાં ઓછો જરાય નથી થયો. ગમે એવા કલુષિત યુગો આવશે તો સ્વામિનારાયણ નામના મહિમામાં રંચ પણ ફેર પડવાનો નથી. અરે ભાઈ આ તો 200 વર્ષ પહેલાની વાત છે ને. હવે તમને તાજુબીની વાત સાવ નજીકના સમયની કહું અને પછી હું પૂરું કરી દઉં. ઈટવાયા ફાટસર ગામ તો બધાએ ઓળખો છો. ઈટવાયામાં રામજી બાપા કોરાટ, એમના દીકરા પરસોત્તમભાઈ કોરાટ, એમનો દીકરો સંજય કોરાટ, એ અમદાવાદ ગુરુકુળનો વિદ્યાર્થી, અત્યારે સુરતમાં એનો ધંધો છે. એ સંજય કોરાટના દાદા 58 વર્ષે 14/5/1993 ધામમાં ગયા. અનન્ય ભગવાન સ્વામિનારાયણ ભક્ત. ઈટવાયા મંદિરનું થયું ત્યાં થતું ત્યારથી માંડીને હજી પણ કોઈ સંતો જાય તો એ એમના પરિવારમાંથી જ મસાલા, છાશ, અથાણા, પાપડ વગેરે બધું મીઠું મીરું ઝરચું મરચું જે હોય એ મસાલા અને અથાણા છાશ પાપડ ઠાકોરજીના થાળ માટે આજે પણ એમને ઘેરેથી જ આવે. એમના દીકરા પરસોત્તમભાઈ તરત જ કહે જાય, દાસભાઈ ત્યાંથી મસાલા લઈ આવો, અથાણા પાપડ લઈ આવો, આજે આપે. એ દાદા હતા ત્યારે આવતા. શાસ્ત્રીજી મહારાજ સાથે અનન્ય હેત, પુરાણી સ્વામી જોગી સ્વામીનામાં હેત. 58 વર્ષની ઉંમરે એને દરદ લાગુ પડ્યું, ધામમાં જવાનું થયું. એટલે થોડા છેલ્લા વખતમાં સાંભળજો, આ બહુ વાતની ખબર નથી કોઈને, કારણ કે ખબર પડવા જેવું હતું નહીં, હતું નહીં પાડવા જેવું. મેં ન કીધું યુગ બહુ ખરાબ છે આ દ્રષ્ટિએ, બાકી તો બધા કહે છે હારો છે તો હારો છે, ભજન થાય એટલો હારો. એમને રામજી બાપા કોરાટ એના છોકરા પરસોત્તમભાઈને બેહાડીને વાત કરે, બેઠા હોય છે જે આવી શરીરની સ્થિતિ હોય બેઠા હોય, એટલે કે પરસોત્તમ સાંભળ, હાવ ગામડાનો ખેડૂ, એ ભાઈ ઈટવાયાના ગામડાનો, કોઈ કાંઈ બીજું નહીં, તમે વિચાર તો કરો, ખાલી સ્વામિનારાયણ ભજન કરે ને સાચા સાધુમાં હેત અને સેવા, સ્વામિનારાયણ સાહેબ ભજન કરે, 58 વર્ષની ઉંમર હોય, 90 વર્ષ સુધી માળા કરી હોય ને પછી તો આપણે માનીએ તો વળી ઠીક, 58 વર્ષનો છોકરો. હવે એ કે પરસોત્તમ સાંભળ, એમ કહીને બાપા 1993 થી માંડીને 2013 સુધીની ભવિષ્યવાણી એમને છોકરાને કીધી. 2013 સુધીની, 93 થી માંડીને, જો હવે સત્સંગમાં આમ થશે, જો ફલાણા સાધુના ક્રિયાક્ષેત્રમાં આમ થશે, જો આપણા કુટુંબમાં આમ થશે, જો આપણા ગામમાં, ઓલો ગામડાનો, આ તમે વિચાર તો કરો, વિચાર તો કરો. હવે પરસોત્તમભાઈ એમના છોકરા સાંભળે પણ સેજે સેજે એવી બધી ચિત્ર વિચિત્ર વાતો બાપા કહે, એટલે છોકરાને સેજ એમ થાય ને કે બાપા છેલ્લે કઈ બેલેન્સ નથી રહ્યું. એટલે એને ઘણી આગાહી કરી, ભવિષ્યવાણી ઘણી કરી, એમાંથી એમને 15-17 યાદ રહી, બાકી બધી ભૂલાઈ. બાપા તો 93માં 14-15 ધામમાં ગયા. જો ભાઈ એમાંની એક આગાહી 2001 એમાં એ સંજય એમનો છોકરાનો છોકરો જે સુરત છે અત્યારે, જે અમારા ભૂતપૂર્વ અમદાવાદનો વિદ્યાર્થી છે, એ સંજય કોરાટે 2001 આ પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને એણે એક આગાહી કીધી હતી કે મારા દાદાએ ધામમાં જતા કહ્યું હતું કે આવું થવાનું છે, એ કીધેલું. હવે સ્વામીને તારી યાદ હોય ન હોય મને ખબર નથી, પણ સંજય મળે અને સ્વામીને પાછો યાદી આપે તો ભક્તિ પ્રકાશદાસજી સ્વામી પુરાણ છે યાદ આવી જાય, હા મને સંજયે 2001 કહ્યું હતું કે દાદાએ આ આગાહી કરેલી હતી. અને થોડા વર્ષ પછી એ જ ઇટ ઇઝ ઘટના ઘટી. ત્યારે પછી થયું કે ના એ બાપાની વાત સાચી. એના કુટુંબમાં ગામમાં જે જે એને આગાહીઓ બાપાએ કરી હતી બધું એમનેમ થતું જ ગયું, થતું જ ગયું. અને પસાભાઈ ને થયું કે મારો બાપ સામાન્ય નહોતો. વારે વાહ, શું આને વાતો કરી છે. હે હવે આ વાત ક્યારે પ્રગટ થાય છે તમે જુઓ, મનાય તો ત્યારે ન મનાય ને, પણ જેમ જેમ થઈ જાય એવી વાત છે. હવે 2013 સુધીની એક જ વાત આ બાપા અને પરસોત્તમભાઈની યાદ છે અને એ આગાહી એને કરેલી છે, એ એને કીધેલી છે. એ એક કયો બાકી રહી, બાકી એટલે જેટલી કીધી હતી જેટલી એની યાદ હતી એ બધું જ ઘટી ગયું, બધું પૂરું થયું, એ જ પ્રમાણે જ થયું. એક બાકી છે, એ કઈ છે પરસોત્તમને કે પરસોત્તમ સાંભળ, મારા ઘરના અને તારી માં એને રોગ કંઈ નહીં હોય. મારા 20 ધામમાં ગયાના 20 પૂરા થશે પછી એને શ્રીજી મહારાજ તેડવા આવશે અને ધામમાં જશે. ડોશી આજે 78 છે, ખડે ધડે છે, રોગ નખમાય નથી. 17 થઈ ગયા તો એ આગાહી તો સાચી જ ને, 70 આજે એને કોઈ રોગ નથી, કે એને કોઈ રોગ નહીં હોય. અને 20 મારા ધામમાં ગયા પૂરા થશે પછી શ્રીજી મહારાજ એને તેડવા આવશે અને પછી મહારાજના ધામમાં જશે. આ છેલ્લી એક આગાહી બાકી રહી, બાકી જેટલી કીધી બધી જ પૂરી થઈ. એક ગામડાનો ખેડૂત, મનાય નહીં એવા માણસ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને ત્રિકાળગ્ન થઈ જાય, એ આ કલયુગમાં એ સ્વામિનારાયણ નામનો મહિમા છે, એનો પ્રતાપ છે. એવા પુતાત્મા ભગવાન સ્વામિનારાયણને નમસ્કાર છે. બીજી ઘણી વાતો છે પણ આટલું કહીને હું આજે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.